શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 16 મદાલસા દ્વારા વર્ણાશ્રમ ધર્મ તેમજ ગૃહસ્થના કર્તવ્યનું વર્ણન આલર્કે કહ્યું. મહાભાગે આપે રાજનીતિ સંબંધી ધર્મનું વર્ણન કર્યું, હવે હું વર્ણાશ્રમ ધર્મ સાંભળવા ઈચ્છું છું. મદાલસા બોલી, દાન અધ્યયન અને યજ્ઞ આ બ્રાહ્મણના ત્રણ ધર્મ છે, તથા યજ્ઞ કરાવવો, વિદ્યા આપવી અને પવિત્ર દાન લેવું આ ત્રણ પ્રકારની તેની આજીવિકા બનાવવામાં આવી છે. દાન અધ્યયન અને યજ્ઞ આ ત્રણ ક્ષત્રિયના પણ ધર્મ છે. પૃથ્વીની રક્ષા તથા શસ્ત્ર ગ્રહણ કરીને જીવન નિર્વાહ કરવો આ તેની જીવિકા છે. વૈશ્યના પણ દાન અધ્યયન અને યજ્ઞ આ ત્રણ ધર્મ છે. વેપાર પશુપાલન અને ખેતી આ તેની જીવિકા છે. દાન યજ્ઞ અને દ્વિજાતિઓની સેવા આ ત્રણ પ્રકારના ધર્મ શૂદ્રને માટે બનાવવામાં આવ્યા છે. શિલ્પકર્મ દ્વિજાતિઓની સેવા અને ખરીદ વેચાણ આ તેની જીવિકા છે. આ પ્રમાણે આ વર્ણ ધર્મ કહ્યા છે. હવે આશ્રમ ધર્મનું વર્ણન સાંભળો. જો મનુષ્ય પોતાના ધર્મથી ભ્રષ્ટ ન થાય તો તેના દ્વારા ઉત્તમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે, અને નિષિદ્ધ કર્મોના આચરણથી તે મૃત્યુ પછી નરકમાં પડે છે. ઉપનયન સંસ્કાર થયા પછી બ્રહ્મચારી બાળક ગુરુના ઘરમાં રહે છે, ત્યાં તેના માટે જે ધર્મ વિહિત છે તે સાંભળો. બ્રહ્મચારીએ વેદોનો અભ્યાસ સ્વાધ્યાય કરવો, તે ભિક્ષા માટે ભ્રમણ કરે, ભિક્ષામાં મળેલું અન્ન ગુરુને નિવેદિત કરીને તેમની આજ્ઞા અનુસાર જ તેનો ઉપયોગ કરે. ગુરુના કાર્યમાં સદા ઉદ્યત રહે, સારી રીતે તેમને પ્રસન્ન રાખે, ગુરુની સૂચના અનુસાર એકાગ્ર ચિત્તે તત્પરતાપૂર્વક અભ્યાસ કરે. ગુરુ પાસેથી એક બે અથવા સંપૂર્ણ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરીને ગુરુના ચરણોમાં પ્રણામ કરે અને તેમને ગુરુદક્ષિણા આપીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે. આ આશ્રમમાં આવવાનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. ગૃહસ્થાશ્રમ સંબંધી ધર્મનું પાલન અથવા પોતાની ઈચ્છા અનુસાર તે વાનપ્રસ્થ અથવા સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે, અથવા ત્યાં જ ગુરુના ઘરમાં સદા નિવાસ કરતો રહીને બ્રહ્મચર્ય નિષ્ઠતાને પ્રાપ્ત થાય. નૈષ્ઠિક બ્રહ્મચારી બની જાય. ગુરુના પછી તેમના પુત્રની અને પુત્ર ન રહે ત્યારે તેમના પ્રધાન શિષ્યની સેવા કરે. અભિમાન શૂન્ય થઈને બ્રહ્મચર્ય આશ્રમમાં રહે. જ્યારે ગૃહસ્થાશ્રમમાં આવવાની ઈચ્છા સાથે બ્રહ્મચર્ય આશ્રમથી નીકળે ત્યારે પોતાને અનુરૂપ નિરોગી સ્ત્રી સાથે વિધિપૂર્વક લગ્ન કરે. તે સ્ત્રી પોતાના ગોત્ર અને પ્રવરની ન હોય, તેનું કોઈ અંગ નાનું મોટું અથવા કોઈ વિકાર ન હોય. ગૃહસ્થાશ્રમનું યથાર્થ રીતે સંચાલન કરવા માટે જ લગ્ન કરવા જોઈએ. પોતાના પરાક્રમથી ધન પેદા કરીને દેવતા પિતર તથા અતિથિઓની ભક્તિપૂર્વક સારી રીતે તૃપ્ત કરે, અતિથિઓને ભક્તિપૂર્વક સારી રીતે તૃપ્ત કરે તથા પોતાના આશ્રિતોનું ભરણ પોષણ કરતો રહે. ભૃત્ય પુત્ર કુળની સ્ત્રીઓ દીન અંધ અને પતિત મનુષ્યને તથા પશુ પક્ષીઓને પણ યથાશક્તિ અન્ન આપીને તેનું પાલન કરે. ગૃહસ્થનો એ ધર્મ છે એ છે કે ઋતુકાળમાં સ્ત્રી સહવાસ કરે, પોતાની શક્તિ અનુસાર પાંચેય યજ્ઞોનું અનુષ્ઠાન ન છોડે, પોતાના વૈભવ અનુસાર પિતર દેવતા અતિથિ તથા કુટુંબીઓના ભોજન કર્યા પછી બચેલા અન્નને જ સ્વયં સેવકોની સાથે બેસીને આદરપૂર્વક ગ્રહણ કરે. આ મેં સંક્ષિપ્તમાં ગૃહસ્થાશ્રમનું વર્ણન કર્યું. હવે વાનપ્રસ્થના ધર્મનું વર્ણન કરું છું. ધ્યાન આપીને સાંભળો. બુદ્ધિમાન પુરુષ માટે ઉચિત છે કે તે પોતાના સંતાનને તથા શરીર દુર્બળ થઈ રહ્યું છે આ વાતનો વિચાર કરીને આત્મશુદ્ધિને માટે વાનપ્રસ્થ આશ્રમમાં જાય. ત્યાં વનમાં ફળમૂળનો ભોગ કરે અને તપસ્યાથી શરીરને સૂકવતો રહે. પૃથ્વી પર સુએ બ્રહ્મચર્યનું પાલન કરે, દેવતાઓ પિતરો અને અતિથિઓની સેવા કરે, અગ્નિહોત્ર ત્રિકાળ સ્નાન તથા જટાવલ્કલ ધારણ કરે, સદા યોગાભ્યાસમાં લાગેલો રહે અને વનવાસીઓ પર સ્નેહ રાખે. આ પ્રમાણે પાપોની શુદ્ધિ તથા આત્મકલ્યાણ કરવા માટે વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન કર્યું છે. હવે ચોથા સંન્યાસ આશ્રમનું સ્વરૂપ બતાવું છું. સાંભળો. ધર્મજ્ઞ મહાત્માઓએ આશ્રમને માટે જે ધર્મ કહ્યો છે તે આ પ્રમાણે છે. સર્વ પ્રકારની આસક્તિઓનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન, ક્રોધ શૂન્યતા, જીતેન્દ્રિયતા, એક સ્થાન પર વધારે સમય ન રહેવું, કોઈ કર્મનો આરંભ ન કરવો, ભિક્ષામાં મળેલા અન્નનું એકવાર ભોજન કરવું, આત્મજ્ઞાનની જિજ્ઞાસાને જાગૃત રાખવી તથા સર્વત્ર આત્માના દર્શન કરવા, આ મેં ચતુર્થ આશ્રમનો ધર્મ કહ્યો છે. હવે અન્ય અન્ય વર્ણો તથા આશ્રમોના ધર્મોનું વર્ણન સાંભળો. સત્ય, શોચ, અહિંસા, દોષ દ્રષ્ટિનો અભાવ, ક્ષમા, ક્રૂરતાનો અભાવ, દીનતા ન હોવી તથા સંતોષ રાખવો, આ વર્ણ અને આશ્રમોનો ધર્મ સંક્ષેપમાં કહીએ છીએ. જે પુરુષ પોતાના વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મને છોડીને તેનાથી વિપરીત આચરણ કરે છે તે રાજાને માટે દંડનીય છે. જે માનવ પોતાના ધર્મનો ત્યાગ કરીને પાપકર્મમાં લાગી જાય છે તેમની ઉપેક્ષા કરનારા રાજાના ઇષ્ટ અને આપૂર્ત ધર્મ નષ્ટ થઈ જાય છે. ઇષ્ટ કહેતા દેવપૂજા, અગ્નિહોત્ર તથા યજ્ઞ યાગાદિ કર્મ ઇષ્ટ કહેવાય છે. આપૂર્ત કહેતા કૂવા અને વાવ ખોદાવવા, બગીચો બનાવવો તથા ધર્મશાળા બનાવવી વગેરે કાર્ય આપૂર્ત ધર્મની અંતર્ગત છે. બેટા, ગૃહસ્થ ધર્મનો આશ્રય લઈને મનુષ્ય આ સંપૂર્ણ જગતનું પોષણ કરે છે અને તેના દ્વારા મનોવાંછિત લોકોને જીતી લે છે. પિતર, મુનિ, દેવતા, ભૂત, મનુષ્ય, કૃમિ, કીટ, પતંગ, પશુ પક્ષી તથા અસુર આ બધા ગૃહસ્થના આધારે જ જીવિકા ચલાવે છે. તેના આપેલા અન્ન પાણીથી તૃપ્ત થાય છે તથા શું આ તમને કંઈ આપશે આ આશાથી સદા તેના મોઢા સામે જોયા કરે છે. વત્સ, વેદ ત્રયરૂપી ધેનુ સર્વની આધારભૂતા છે. તેમાં જ સંપૂર્ણ વિશ્વ પ્રતિષ્ઠિત છે તથા તે જ વિશ્વની ઉત્પત્તિનું કારણ માનવામાં આવે છે. ઋગ્વેદ તેની પીઠ, યજુર્વેદ તેનો મધ્યભાગ તથા સામવેદ તેનું મુખ અને ગરદન છે. ઇષ્ટ અને આપૂર્ત ધર્મ જ તેના બે શિંગડા છે. સારી સારી સુક્તિઓ તે ધેનુના રોમ છે. શાંતિકર્મ ગોબર અને પુષ્ટિકર્મ એનું મૂત્ર છે. આકાર વગેરે વર્ણ તેના અંગોના આધારભૂત ચરણ છે. સંપૂર્ણ જગતનું જીવન તેનાથી ચાલે છે. તે વેદ ત્રયરૂપી ધેનું અક્ષય છે. તેનો કદી ક્ષય થતો નથી. સ્વાહા દેવયજ્ઞ, સ્વધા પિતૃયજ્ઞ, વસટકાર ઋષિ વગેરેની પ્રસન્નતાને માટે કરવામાં આવતા યજ્ઞ તથા હંતકાર અતિથિયજ્ઞ તેના ચાર સ્તન છે. સ્વાહારૂપી સ્તનને દેવતા, સ્વધાને પિતર, વસટકારને મુનિ તથા અંધકારરૂપી સ્તનને મનુષ્ય સદા પાન કરે છે. આ પ્રમાણે આ ત્રયમયી ધેનુ સર્વને તૃપ્ત કરે છે. જે મનુષ્ય તે દેવતા વગેરેની વૃત્તિનો ઉચ્છેદ કરે છે તે અત્યંત પાપાચારી છે. તેને અંધ તામિસ્ત્ર અને તામિસ્ત્ર નરક પ્રાપ્ત થાય છે. જે આ ધેનુને તેના દેવતા વગેરે વાંછરડા સાથે મેળવે છે અને તેમને યોગ્ય સમયે પીવાનો અવસર આપે છે તે સ્વર્ગમાં જાય છે. તેથી બેટા, જેમ પોતાના શરીરનું પાલન પોષણ કરવામાં આવે છે તે જ પ્રમાણે મનુષ્ય દરરોજ દેવતા, ઋષિ, પિતર, મનુષ્ય અને અન્ય ભૂતોનું પણ પોષણ કરવું જોઈએ. તેથી પ્રાતઃકાળમાં સ્નાન કરીને પવિત્ર થઈને એકાગ્ર ચિત્તે જળ દ્વારા દેવતા, ઋષિ, પિતર અને પ્રજાપતિનું તર્પણ કરવું જોઈએ. મનુષ્ય ફૂલ, ધૂપ, ગંધ વગેરે સામગ્રીઓથી દેવતાઓની પૂજા કરીને આહુતિ દ્વારા અગ્નિને તૃપ્ત કરે, ત્યાર પછી બલિ આપે. બ્રહ્મા અને વિશ્વદેવોના ઉદ્દેશ્યથી ઘરના મધ્યભાગમાં બલિ એટલે પૂજા ઉપહાર અર્પણ કરે. પૂર્વ અને ઉત્તર કોણમાં મન્વંતર માટે બલિ પ્રસ્તુત કરે. પૂર્વ દિશામાં ઇન્દ્રને, દક્ષિણ દિશામાં યમને, પશ્ચિમમાં વરુણને તથા ઉત્તરમાં સોમને બલિ આપે. ઘરના દરવાજા પર ધાતા અને વિધાતાને માટે બલિ અર્પણ કરે. ઘરની બહાર ચારે બાજુ આર્યમાં દેવતાના નિમિત્તે બલિ પ્રસ્તુત કરે. નિશાચરો અને ભૂતોને આકાશમાં બલિ આપે. ગૃહસ્થ પુરુષ એકાગ્રચિત થઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને તત્પરતાપૂર્વક પિતૃના ઉદ્દેશ્યથી પિંડ આપે. ત્યાર પછી વિદ્વાન પુરુષ જળ લઈને તે તે સ્થાનો પર તે તે દેવતાઓના ઉદ્દેશ્યથી આચમન માટે જળ છોડે. આ પ્રમાણે ગૃહસ્થ પુરુષ ઘરમાં પવિત્રતાપૂર્વક ગૃહ દેવતાઓના ઉદ્દેશ્યથી બલિ આપીને અન્ય ભૂતોની તૃપ્તિને માટે આદરપૂર્વક અન્નનો ત્યાગ કરે. કૂતરા, ચાંડાળ તથા પક્ષીઓને માટે પૃથ્વી પર અન્ન મૂકી દેવું આ વૈશ્વદેવ નામનું કર્મ છે. આને પ્રાતઃકાળે અને સાયંકાળે આવશ્યક કહ્યું છે. આ પછી બુદ્ધિમાન પુરુષ આચમન કરીને થોડો સમય અતિથિની પ્રતીક્ષા કરીને ઘરના દરવાજા તરફ દ્રષ્ટિ રાખે. જો કોઈ અતિથિ આવી જાય તો યથાશક્તિ અન્ન, જળ, ગંધ, પુષ્પ વગેરે દ્વારા તેનો સત્કાર કરે. પોતાના ગામના માણસને કે મિત્રને અતિથિ ન બનાવે. જેમના કુળ અને ગામનું જ્ઞાન ન હોય, જે તે સમયે ત્યાં ઉપસ્થિત થતો હોય, ભોજનની ઈચ્છા રાખતો હોય, થાકેલો હોય, અન્ન માગતો હોય, આવા અકિંચન બ્રાહ્મણને અતિથિ કહે છે. વિદ્વાન પુરુષ માટે ઉચિત છે કે તે પોતાની શક્તિ અનુસાર તે અતિથિની પૂજા કરે, તેનું ગોત્ર અને શાખા ન પૂછે, તે કેટલું ભણ્યો છે એની જિજ્ઞાસા ન કરે, તેની આકૃતિ સુંદર હોય કે અસુંદર તેને સાક્ષાત પ્રજાપતિ સમજે. તે નિત્ય સ્થિત રહેતો નથી, તેથી તેને અતિથિ કહે છે. તેની તૃપ્તિ થવાથી ગૃહસ્થ પુરુષ મનુષ્ય યજ્ઞના ઋણથી મુક્ત થઈ જાય છે. જે તે અતિથિને ભોજન આપ્યા વિના સ્વયં ભોજન કરે છે તે મનુષ્ય પાપ ભોજી છે. તે માત્ર પાપ ભોજન કરે છે અને બીજા જન્મમાં તેને વિષ્ઠા ખાવી પડે છે. અતિથિ જેના ઘરમાંથી નિરાશ થઈને પાછો જાય છે, તે પોતાનું પાપ આપીને અને ગૃહસ્થનું પુણ્ય લઈને જાય છે. અતિથિર્ય અસ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિ નિર્વર્તતે સદત્વા દુષ્કૃતમ તસ્મે પુણ્યમ આદાય ગચ્છતિ. 29મા અધ્યાયનો 31મો શ્લોક. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે તે જળ અને શાક આપીને અથવા પોતે જે કાંઈ ખાય છે તેના વડે પોતાની શક્તિ અનુસાર આદરપૂર્વક અતિથિનું પૂજન કરે. ગૃહસ્થ પુરુષ દરરોજ પિતૃના ઉદ્દેશ્યથી અન્ન અને જળ દ્વારા શ્રાદ્ધ કરે અને અનેક કે એક બ્રાહ્મણને ભોજન કરાવે. અન્નમાંથી અગ્રાસન કાઢીને બ્રાહ્મણને આપે. બ્રહ્મચારી અથવા સંન્યાસી જ્યારે ભિક્ષા માગવા આવે ત્યારે તેમને ભિક્ષા અવશ્ય આપવી. એક ગ્રાસ અન્નને ભિક્ષા, ચાર ગ્રાસ અન્નને અગ્રાસન અને અગ્રાસનથી ચાર ગણા અન્નને શ્રેષ્ઠ દ્વિજ હંતકાર કહે છે. ગ્રાસ પ્રમાણા ભિક્ષા શાદ અગ્રમ ગ્રાસ ચતુષ્ટયમ અગ્રમ ચતુર્ગુણમ પ્રાહંતકારમ દ્વિજોત્તમાહ. 8મા અધ્યાયનો 248મી શ્લોક સંખ્યા. ભોજનમાંથી પોતાના વૈભવ અનુસાર હંતકાર, અગ્રાસન અથવા ભિક્ષા આપ્યા વિના કદી ભોજન કરવું નહીં. અતિથિઓનું પૂજન કર્યા બાદ પ્રિયજનો, કુટુંબીઓ, ભાઈ બંધુઓ, યાચકો, આકુળ વ્યક્તિઓ, બાળકો, વૃદ્ધો તથા રોગીઓને ભોજન કરાવવું. આ સિવાય જો કોઈ બીજો અકિંચન મનુષ્ય પણ ભૂખથી વ્યાકુળ થઈને અન્નની યાચના કરતો હોય તો તે ગૃહસ્થ પુરુષ વૈભવ હોય તો તેને અવશ્ય ભોજન કરાવે. જે સજાતીય બંધુ પોતાના કોઈ ધનવાન સજાતીય પાસે જઈને પણ ભોજનનું કષ્ટ ઉઠાવે છે તે તેની કષ્ટની અવસ્થામાં જે પાપ કરી બેસે છે તે પાપ તે ધનવાન મનુષ્ય પણ ભોગવે છે. સાયંકાળમાં પણ આ જ નિયમનું પાલન કરવું. સૂર્યાસ્ત થાય પછી જે અતિથિ ત્યાં આવી જાય તેની યથાશક્તિ સૈયા આસન અને ભોજન દ્વારા પૂજા કરે. બેટા, જે આ પ્રમાણે પોતાના ખભા પર મૂકેલો ગૃહસ્થાશ્રમનો ભાર ઉઠાવે છે તેના માટે સ્વયં બ્રહ્માજી, દેવતા, પિતર, મહર્ષિ, અતિથિ, બંધુ બાંધવ, પશુ પંખી તથા નાના નાના કીડા પણ જે તેના અન્નથી તૃપ્ત થાય છે તે કલ્યાણની વર્ષા કરે છે. 16 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.